પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ગુરુદેવની આજે 33મી પુણ્યતિથિ છે. હે 33મી, હા 33 વર્ષના વાણા વયા ગયા, પણ આપણને એવી અનુભૂતિ થાય કે એ આપણી સાથે જ છે. કારણ કે શાસ્ત્રીજી મહારાજની લક્ષ્મીનારાયણ સ્વામી બહુ વિગતવાર વાત કરી. એ ગુરુદેવ ભક્ત ચિંતામણીનું બીજું પ્રકરણ, એની અંદર જે સંતના લક્ષણ કયા છે એ બધાએ સ્વામીમાં હતા, અને એક એક લક્ષણો બધા મળી જાય એમ. પંચવર્તમાનમાં સ્વામી સુરા અને પૂરા હતા, નિષ્કામ કર્મયોગી હતા, અનુશાસક હતા, એમની હાજરી બસ થઈ પડે એમ. સ્થિત પ્રજ્ઞ પુરુષ હતા એ સંત, સ્થિત પ્રજ્ઞ હતા. સુખના કેટલુંક ધાર્યું થયું હોય, સુખના દિવસો આવ્યા હોય, સફળતા મળી હોય કે નિષ્ફળતા મળી હોય, એ બંનેમાં એમના ચહેરામાં રેખ ફરતી નહીં ક્યારે. હે, સુખ સુખમાં છલકાઈ જવું નહીં, દુઃખમાં અકળાઈ જવું નહીં. ભગવદ્ ગુણોના ધારક હતા. બીજું, બ્રહ્મ વિદ્યાના પ્રવર્તક હતા. વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મવિદ્યા, અને અયાચક વ્રતધારી હતા. શૂન્યમાંથી સર્જન કર્યું પણ કોઈ પાસે માગણી કરી નથી, એ વ્રત એમને જાળવી રાખ્યું હતું. સમાજ સુધારક, જપ તપમાં ખૂબ સુરવીર હતા. શરીરમાં 3.5 કરોડ રૂવાળા. સ્વામીએ સંકલ્પ કર્યો કે આટલું ભજન કરવું, રૂવાળે રૂવાળે જપ કરવા. પણ સ્વામીએ તો 10 કરોડ જપ કર્યા. અને 80 જેટલા તો હરિ મંદિરો કર્યા સ્વામીએ પોતે. સ્વામી નિડર મહાપુરુષ હતા. એને એક ભગવાનનો ડર હતો, એટલે બધાએ ડર નીકળી ગયા હતા. અને જેને ભગવાનનો ડર ન હોય ને, એને બધાએ ડર લાગુ પડી જાય પાછા. ત્યારે શિક્ષણમાં સ્વામીએ ક્રાંતિ કરી, અને સાહિત્ય પ્રકાશનમાં પણ સ્વામીએ ખૂબ, સંપ્રદાયનું સાહિત્ય ક્યાં પહેલાં છપાતું, સ્વામીએ સદગ્રંથો ખૂબ છાપ્યા. પછી ભજન પરાયણ એમનું જીવન હતું, અને જીવન ઘડતરના શિલ્પી હતા. અને પોતે વિચાર, વાણી, વર્તનની એકતા ધરાવતા હતા. બોલવું કાંઈ અને કરવું કાંઈ, એ બધું સામાન્ય માણસમાં હોય છે, પણ મહાપુરુષમાં આવું કાંઈ હોતું નથી. સતત સ્વાધ્યાયશીલ હતા. સ્વામી બપોરે આપણે એમ કે સ્વામી હુઈ ગયા છે, સ્વામી અડધી કલાક આંખ વીંચતા હોય તો ભલે, બાકી તો એની છાતી ઉપર પુસ્તક પડ્યું હોય. આપણે ભણતા ત્યારે અહીંયા પાઇટ પડી રહેતી, અહીંયા વેન્ટિલેશનમાં જોતા અમે પાઇટ ઉપર ચડીને, પણ સ્વામી વાંચતા જ હોય તમારે. ત્યારે સતત સ્વાધ્યાયશીલ હતા, જીવન ઘડતરના ઘડવૈયા તો હતા. કુદરતી આપત્તિ આવે ત્યારે સ્વામી એ સહાય કરવામાં ખૂબ માનતા. જાણે રોગાર્તની સેવા, વ્યસન મુક્તિનું અભિયાન, આ બધું એમને શરૂ કર્યું છે. જૂનાગઢ મંદિરમાં બે વખત કોઠારી તરીકે એમની નિમણૂક થઈ. 21 દિવસનો મોટો યજ્ઞ કર્યો સ્વામીએ, અને 6 મંદિરોમાં, શ્રીજી મહારાજના સ્થાપેલા 6 મંદિરોમાં સ્વામીએ ભવ્ય પાટોત્સવ કરાવેલા. જાણે એમને મહારાજના પધરાવેલા દેવનું ખૂબ મહત્ત્વ હતું. ગઢડા વડતાલમાં પાટોત્સવમાં ક્યારેય સ્વામી ચૂક્યા નથી પોતે. અને હિમાલયની પદયાત્રા કરી વિષ્ણુપ્રયાગમાં સ્વામીએ નિયમ લીધું કે આ યાત્રા દરમિયાન 1100 માળા કરવી, 1100 જન્મગલના પાઠ કરવા, 1100 પરિક્રમા કરવી અને પદયાત્રા 1947માં કરેલી સ્વામીએ. એમની વાત સ્વામીએ કરી હતી. રાજકોટ ગુરુકુલની સ્થાપના 11/5/48 રોજ થઈ. 2004માં માનદ સ્વામીએ આ સ્થાનનું ભૂમિપૂજન કર્યું ત્યારે મંત્રલેખન, બ્રહ્મસત્રની શરૂઆત, સ્વામીએ હાથ ટ્રેન કાઢી, સ્પેશિયલ ટ્રેન કાઢી. સ્વામીના કાર્યો બધા સાહસિક હતા. નાના માણસને પૂછે ખરા પાછા, જેને બધામાંથી એ વિચારોમાં જાણવા મળે ને, એમાં સારું હોય સ્વામી લઈ લે. અને પછી નક્કી કર્યું હોય કે આ કરવું છે, પછી એમાં ચાહે સો વિઘ્ન આવે એમાં સ્વામી ક્યારેય ચલાયમાન થયા નથી. ત્યારે ઋષિકેશમાં 1 મહિનાની શિબિર કરી હરિભક્તોને ખૂબ લાભ મળ્યો, સંતોને પણ મળ્યો અને એક આખું દિવ્ય વાતાવરણ હતું. સ્વામીએ ત્યારે બધા સંન્યાસીઓને આમંત્રણ આપી અને ભંડારો કર્યો હતો, જમાડ્યા હતા બધાને, સમજાને. અને બીજું 5 વખત વિદેશ યાત્રા, મને એમ લાગે છે 5 વખત સ્વામીએ કરી. 80 વર્ષની ઉંમર ઉપર તો 4 કરી. 69માં આફ્રિકા ગયા હતા, પછી અમેરિકા, કેનેડા, લંડન ગયા હતા. ત્યારે એ હરિભક્તો પણ જૂના જૂના ખૂબ સ્વામીને યાદ કરે, સમજાને. લેટિન અમેરિકામાં સ્વામીએ સત્સંગ કરાયો અને સ્વામીને બહુ જ તાન હતું કે એ બધા દેવી મુમુક્ષુ છે. છેલ્લે ભલામણ કરી કહું છું, એને જાળવજો કે તમે, સમજાને. મહેન્દ્રભાઈ બેઠા હતા, હું ઊભો હતો, કે આ લેટિનના ભક્તોને તમે જાળવજો. ત્યારે મુકુંદ સ્વામી સારું અંગ્રેજી જાણે, સરસ 4-5 ભાષાઓ જાણે, અને મુકુંદ સ્વામીને કીધું આ સ્વામી ખાસ આજ્ઞા કરી ગયા છે એટલે આપણે ભક્તોને દર વર્ષે 1-2 મહિનો ત્યાં સંતો જાય છે. અને અત્યારે તો લેટિન અમેરિકામાં ટ્રસ્ટ રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને જગ્યા જોવાય છે અત્યારે, અને લેવાની તૈયારી ચાલે છે. પછી સ્કૂલનો રજત જયંતિ ઉત્સવ થયો ત્યારે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા અને ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એ પણ 2 દિવસ અહીંયા આવ્યા હતા મહેમાન તરીકે, ગેસ્ટ તરીકે. અને એ ટાઈમે સ્વામીએ એવો સંકલ્પ કર્યો, કોઈને ન હુજે ને એવું સ્વામીને હુજે, સમજાય, કે આ બધી સ્કૂલો છે ને આપણે વિદ્યાનું કાર્ય કરીએ છીએ તો આ મગજના લાડુ અત્યારે છે ને એથી ડબલ એવા 8 લાડુની કોથળીઓ ભરી ભરી અને રાજકોટની જેટલી સ્કૂલ હતી ને અહીંયા શિક્ષકોને, વિદ્યાર્થીઓને, સંતોને મોકલી, અહીંયા સભાઓ કરી, કથા વાર્તા કરી અને બધાને પ્રસાદનું વિતરણ કરેલું સ્વામીએ, સમજાય. એટલે અને સ્વામી શરણાગત ધર્મ જબરજસ્ત હતો. ગમે એવા સાધુ હોય, ઊંચા નીચા ભાવો હોય તો એ સ્વામી એમને નિભાવી લેતા, પણ કોઈને જાકારો સ્વામીએ કર્યો નથી કે તું અહીંથી વયો જાય એમ, સમજાને. એને મેળે જાય તો વાત જુદી છે, બાકી સ્વામીએ કોઈ દી કોઈને એમ કાઢી મેલા હોય એવું નથી. ત્યારે અને સ્વામીના જીવનમાં કઠોર પરિશ્રમ. અહીંથી સ્વામી જૂનાગઢ ઘણી વાર ગયા છે, હાલીને સવારે હાલે અને સાંજે પોગી જાય, બોલો, સમજાય. અને જંકશનથી હાલીને આવતા ઘણી વાર જોયા છે, સમજાય. ત્યારે ખૂબ નિડર મહાપુરુષ હતા અને માણસ પારખું હતા. એના પગ અને ચહેરા ઉપરથી કહી દે કે આ માણસ આમ જ હોય, કે સમજાને. અને સ્પષ્ટ વક્તા હતા, ઘાટના ઘડવૈયા હતા. અને એ સ્વામી ક્યાંય પોતાના જીવનમાં નિયમ પાળવામાં ક્યાંય ઉણા ઉતરા નથી. પોતાને શરણે જે આવેલા હોય એમાંય કોઈ કસર ન રહી જાય એને માટે સ્વામીએ ખૂબ ખટકો રાખ્યો છે અને ખૂબ કાળજી રાખી છે. અત્યારે જે કાંઈ થઈ રહ્યું છે એમના ધક્કાથી ચાલે છે આ બધું, સમજાને. એ મહાપુરુષે જ્યારે અહીંયા ભૂમિપૂજન કર્યું છે ત્યારે એવો સંકલ્પ કર્યો છે કે આ સ્થાન દ્વારા હજારો લાખો જીવોનું કલ્યાણ થાય, આત્મકલ્યાણ થાય અને એના જીવન સુધરે. એમના સંકલ્પ કેવો મહાપુરુષનો સંકલ્પ બળી હોય છે ત્યારે એને લઈને આ બધી પ્રગતિ થાય છે. અને જેટલા ભગવદીય સંતો ભક્તો ગ્રહસ્થો એ જેટલા ભગવદીય હતા, બીજા તો હતા જ, પણ જે ભગવદીય હતા એ તો સ્વામી આરે છેઠ સુધી જોડાયેલા રહ્યા છે. અને ખૂબ સ્વામીમાં સ્વામીને વિશે સદભાવ દરેક આયોજનમાં એ બધા ભગવદીય સંતોની હાજરી હોય જ. સ્વામી બહારના સંતોને ખૂબ માન આપતા, જાણે, અને ખૂબ સન્માન કરતા, પણ બ્રાહ્મણો પ્રત્યે સ્વામીનો બહુ દિલ ઉદાર હતું. એને ધારી રાખ્યો એ કરતાં એક કવરમાં જાજુ નીકળે તમારે, જાણે, અને એને રાજી કરતા, પણ જેવું તેવું લફડફફડ ચલાવી ન લેતા. પાછા એ બ્રાહ્મણોની સભા કરે, યજ્ઞ કરે ને ત્યારે, કે કોઈ જો ક્યાંય માવો ખાધો છે, કોઈ તમાકુ ખાધો છે ક્યાંય, તો એ વચ્ચેથી હું કાઢી મેલીશ એમ કહેતા સ્વામી. અને વિધિમાં ક્યાંય ફેર ન પડે એને માટે સ્વામી બહુ ચીવટ અને કાળજી રાખતા. ત્યારે સ્વામીમાં તો અનેક સદગુણો હતા, જાણે, અને એ સદગુણના ધામ હતા. ત્યારે એ મહાપુરુષ આજે વયા ગયા, અક્ષરધામમાં બિરાજે છે, મહારાજના સુખે સુખ્યા છે. આજે 33-33 વર્ષના વાણા વયા ગયા ત્યારે આપણે બધા ભાગ્યશાળી છીએ એમની સાથે રહેવા મળ્યું ને એમની નજરમાં આવ્યા, એ મોટી વાત છે. ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે મહાપુરુષ, એ મહાપુરુષ આપણા જીવનના પ્રેરણાના સ્ત્રોત બની રહે અને એ ગુરુની ઉજળી ઝોકમાં આપણું જીવન ઉજ્જવળ રહે, ક્યાંય ડાઘ ન પડે એ માટે આપણે સદાય સાવધાન રહીએ. અને ભગવાન સ્વામિનારાયણ બસ આપણું જીવન ઉર્ધ્વગામી બનાવે એવી પ્રાર્થના સાથે વિરમું છું. સ્વામિનારાયણ ભગવાનની જય. મહારાજ શ્રીપતે શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિ ધર્માત્મજ. અહીંથી અત્યારે પૂજ્ય શાસ્ત્રી મહારાજનું જે અગ્નિ સંસ્કાર સ્થળ છે ત્યાં આપણે સમૂહમાં જાશું ધૂન કરતાં કરતાં. એની પહેલાં એક આપણા હરિભક્ત સ્વામીમાં બહુ ગુરુબુદ્ધિવાળા પરમ ભક્ત ઘનશ્યામભાઈ ખોખરિયા છેલ્લા 5-1 મહિનાથી બીમાર હતા. સંતો પણ એની ખબર અંતર પૂછવા અવારનવાર જાતા, હરિભક્તો પણ જાતા. અમે કિયાળ સાહેબને બધા, અકબરી સાહેબને બધા ગયા હતા દર્શન દેવા માટે. તો એવા ભક્તરાજ હતા એ ગઈકાલે, હે મહારાજ મને જલ્દી અક્ષરધામમાં તેડી જાઓ, તેઓ સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સંતોને સંભાળતા, તેમની દરેક ઉત્સવોમાં આર્થિક સેવા પણ કરતા. ને એક દુકાન પણ ઘનશ્યામભાઈની હતી, એ પણ એને ગુરુકુળને એમને અર્પણ કરી દીધેલી. એની ઉંમર 72 વર્ષ, ગોકુલ હોસ્પિટલમાં સારવારમાં હતા. તેઓ ઘરે બપોરે 1 વાગે આવ્યા અને કલાક રહ્યા. શ્રીજી મહારાજનું સ્મરણ કરતાં કરતાં 2 વાગે અક્ષરવાસી થયા છે. તેમના આત્માને શ્રીહરિ ચરણનું, પોતાના ચરણનું પરમ સુખ આપે એવી પ્રાર્થના રૂપે ધૂન કરીએ. તેમનો અગ્નિ સંસ્કાર અત્યારે તેમના મૂળ વતન આટકોટમાં રાખેલ છે. સવારે અહીંથી વહેલી સવારે 5:30 લઈ ગયા છે. અમને મેસેજ તો કાલ મળ્યા હતા, પણ અમે દ્વારકાની જાત્રામાં હતા. રાતના 11:30-12:15 સુધી બસો આવી. ઉપરાંત આજે પૂજ્ય શાસ્ત્રી મહારાજની 33મી પુણ્યસ્મૃતિ છે, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આપણે અહીંથી જાશું. અત્યારે 2 મિનિટ ધૂન કરી પ્રાર્થના રૂપે અને પછી અહીંથી સમૂહમાં જશું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી